સંવાદ પણ ન હોય, સંવાદ પણ ન હોય, પ્રતિવાદ પણ ન હોય. સમજે ને? આ તો વાણી એટલે તો આ તો સરસ્વતી છે. કાયમ આકર્ષાયેલું રહે છે. તો એનો નિરૂપાય કઈ રીતે કરવો? સમજવા છતાં જગતના ભૌતિક પદાર્થોના વિષયમાં મન આકર્ષાયેલું રહે છે, સમજવા છતાં તો તેનો ઉપાય શું શું એવું સમજીએ છે? સમજીએ છે સાચું ખોટું શું, છોડા છતાં જગતના ભૌતિક વિષયોમાં સુખમાંથી છટકાતું નથી. એનો ઉપાય શું? જે સમજણ ક્રિયાકારી હોય એ સમજણ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાજિયાની સમજણ કહેવાય. જે ક્રિયાકારી સમજણ હોય, જે સમજણ થી ક્રિયા શરૂ થઈ જાય. એમાં એક નાનો છોકરો હોય ને, એ બે શીશીઓ હોય દવાઓની, તે એકમાં છે તે વિટામિન નો પાવડર હોય સફેદ, અને એકમાં પોઈઝનસ હોય સફેદ પાવડર. તો આપણે છોકરાને સમજ પાડીએ કે ભાઈ જો તારી આ વિટામિનની દવા આમાં છે, આમાંથી લેજે, અને જો આમાંથી લઈ જઈશ તો મરી જાય છે. હવે એ છોકરો મરી જાય શબ્દ સાંભળ્યો એટલે કઈ એને સમજી ગયો નથી. એ બોલે ખરો છોકરો કે આ દવા લે તો મરી જવાય, પણ મરી જવું શું એ સમજતો નથી. સમજ પડે ને? એટલે આપણે એને શું કહેવું પડે કે ફલાણા કાકા જો પેલા મરી ગયા ત્યારે બાંધી ગયા હતા અને તો બાળીને લે હતા, એવું આ દવાથી થાય. એવું એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે ક્રિયાકારી થાય. શું થયું? એને સમજ એક્ઝેક્ટનેસ આવી નથી. સમજ પડે ને? આ સમજ લોન તરીકે દીધેલી છે, લોકોએ શીખવાડી. સમજ પડે ને? તો એ એ ક્રિયા જે થયું કે જે આપણી સમજ છે, એ સમજમાં ક્રિયા આવે એ રીતનું આપણું ક્રિયાત્મક બધા કાર્યો થાય, તો એ માટે શું પ્રયત્ન કરવા? એ સમજ ક્રિયાત્મક થાય તે માટે પ્રયત્ન શું કરવો? ક્રિયાત્મક સમજ એવી આવે એના માટે શું પ્રયત્ન કરવા? ને આ લોકોને જોડે એક કલાક જ સમજ આપી છે આ બધા 27-28 જણને. ત્યાર પછી એ સમજ જ ક્રિયા કર્યા કરે છે. એમને મેં કહ્યું છે તમારે પછી કરવાનું, એ સમજ જ ક્રિયા. હું વિગતવાર તમને સમજણ પાડું એટલે સમજણ જ ક્રિયા કરે. તમારે કશું કરવાનું, તમે ઉતાર ડખો કરવા જાય બગડી જાય. બરાબર. જે જ્ઞાન જે સમજણ ક્રિયાકારી હોય તે સાચું સમજણ છે. સમજ પડે? અને તે સાચું જ્ઞાન છે. દર્શન થી જોવાથી પાપ ઘણા ખરાબ થઈ જાય. સંત પુરુષ નું નેટવર્ક જ્ઞાન થી સંત પુરુષ બીમાર પડે. આંખની દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિ વાક દ્રષ્ટિથી સંત પુરુષ ઓળખાય. સાચો સંત પુરુષ આપણે ઓળખવાનું. સંત પુરુષ ઓળખવા હોય તો એમના બે જ લક્ષણો થી ઓળખી શકાય, નેણ અને વેણ. નેણ અને વેણ બે થી ઓળખી શકાય. આ સંસારમાં જ્ઞાની પુરુષની વાતો જ્ઞાની બધા હિન્દુસ્તાનમાં થઈ બેઠેલા છે, પણ એ જ્ઞાની કેવા કહેવાય છે? શાસ્ત્ર જ્ઞાની કહેવાય છે. શાસ્ત્ર જ્ઞાની પોઠી પર શાસ્ત્ર જ્ઞાની એટલે પંડિત. પેલા પંડિત જુદા, શાસ્ત્રના જ્ઞાનીએ જુદા. પંડિત પંડિત એના અર્થમાં એમાં પડેલા હોય, શાસ્ત્ર જ્ઞાની શોધખોળમાં પડ્યા હોય કે આત્માનું મતલબ પડે ને. પણ છતાં આત્મા જડે એવો નથી. આવડું મોટું શાસ્ત્ર હોય ને તેની ઉપર ઉપર લખવામાં આવે છે શાસ્ત્રની ઉપર કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. અને તે ના જાણ્યો હોય તો આ પુસ્તકો માથા ફોડ કર્યા કર. અનંત અવતારથી આવી માથા ફોડ્યો કરી તે જાણ્યો હોય તો ઉગાડી શું નહીં કે છે. શું કે છે? તે જો આત્મા જાણ્યો હોય તો ઉગાડી શું નહીં. કારણ કે મનન તો તારી માથા ખોડે આની યાદ કરી છે, સમજાય છે ને? એટલે જ્ઞાની પુરુષ, સાચા જ્ઞાની પુરુષ કોક વખત હોય છે, બાકી જગત ના લોકો ને તો સંત નો દર્શન થઈ ગયું. કેવું? સંત પુરુષો નો. સંત પુરુષ કોને કહેવાય? સંતો કે જેની ચિત્તવૃત્તિ ની મલિનતા ઘણી ખરી ઘણી ખરી ખલાસ થઈ ગઈ, ચિત્તવૃત્તિ ની મલિનતા ઘણી ખરી ખલાસ હોય છે, સમજણ? અને લાલચું ના હોય એ સંત પુરુષ કહેવાય. એવા સંત ભલે ને તે વાણી જુદી જાતની હોય, સમજણ? અને આજ્ઞા એનાથી ઉપરી કોણ? તા કે સત્પુરુષ. સંત પુરુષ થી ઉપરી કોણ? તા કે સત્પુરુષ. સંત પુરુષ તો આત્મા ખોળે છે, માટે તો એ સત્પુરુષ ના કહેવાય. સત્પુરુષ જેને આત્મા પ્રાપ્ત કર્યો, સત પ્રાપ્ત થયેલું હોય, સત સત જેને પ્રાપ્ત થઈ ગયું એ સત્પુરુષ કહેવાય. સત પ્રાપ્ત કરવાની જેની મહેચ્છાઓ છે એ સંત પુરુષ કહેવાય. પણ ચિત્તવૃત્તિ ની મલિનતા ઘણી ખરી ઓછી જ નહીં હોય છે, લોકો એક્સેપ્ટ કરે કે ના એઝ અ સંત. અને જ્ઞાની પુરુષ કોણ કહેવાય? કે જ્ઞાની પુરુષ એ આખા બ્રહ્માંડમાં જોટો ના જડે, આખા બ્રહ્માંડમાં જોટો ના જડે, પ્રાગટ્ય બધું થઈ ગયું, આખું બ્રહ્માંડ પ્રાગટ થઈ ગયું હોય, એટલે એની વાત જ ક્યાં થાય જ્ઞાની પુરુષ? એનું વર્ણન થાય એવું નથી, અવર્ણનીય છે. જેમ આત્મા અવર્ણનીય છે, આત્મા અવર્તવ્ય છે, અવર્ણનીય છે, એટલે પછી વેદાંતે શું કહ્યું? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તારે જે જોઈતું હોય તો જ્ઞાની પુરુષ પાસે જાય, ગો ટુ જ્ઞાની, કે જે તરણ તારણ થયેલા છે, પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થતા છે, અને છતાં કરતા ભાવ નથી જેનામાં. જે કરતા ભાવ થાય તેને કર્મ બંધાય અને કરી શકે નહીં, એ ભ્રાંતિ છે. કરતા ભાવ જ ભ્રાંતિ છે. શું છે? અમારાથી શેક્યો પાપડ ભાગે નહીં. શું કહે? શેક્યો પાપડ હોય તો અમારે ભાગે નહીં. કરતા ભાવ નહીં ને અમારામાં, કરતા ભાવ નહીં, ઇગોઇઝમ નામ નહીં, એટલે ભાગે પણ. જેના કઈ ઇગોઇઝમ હોય તો શેક્યો પાપડ થી મકાન તોડી નાખે, આખો આખો સુરત ને કોડ તોડી નાખ્યો. પાપડ ભાગી ના શકે જ્ઞાની પુરુષ, છતાં આખા બ્રહ્માંડી શક્તિ હોય, ત્યાં અજાયબ શક્તિ હોય, ચાહે શો કરી શકે, ચાહે શો કરી જાય છે. ત્યાં ભરતા આવડ્યું છે હમામાં, એવું ના કે આઈટમ લખો તમે, એ તમને લખતા આવડે એ લખો, ચહેરો મારી આવે. જ્ઞાની પુરુષ ના દર્શન થયા ત્યાંથી કોટી જન્મી પુણ્ય જાગે ત્યારે દર્શન થાય. કોટી જન્મી પુણ્ય કવિએ શું લખ્યું છે? કોટી જન્મી પુણ્ય. પુણ્ય લાયા તો તારે જ્યાં વટાઈ ને, ના લાયા સી વટાવી, નહીં તો આખું સુરત છે જ ને, જેની છે વટાઈ તેને પ્રગટ ભેગા થઈ જાય. અને માયા તો બહાર ઉભી રહે, જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ માયા ઉભી ના રહે, માયા બહાર દીધી રે, બહાર નીકળે ને એટલે ઈશ્વર ચોટી પડે. માયા લક્ષ્મણ રેખાની બહાર હોય, રેખાની બહાર હોય. અને જ્ઞાની પુરુષ કૃપા કર્યા પછી માયા અડે નહીં. જ્ઞાની પુરુષ કૃપા પાત્ર થઈ ગયો, તો પછી માયા અડે નહીં, પછી ગઢબાંધ ના થાય. શું થાય? ગઢબાંધ ગળે ભાગે ગળે. એક કુંભાર હોય ને, તે હવાના પરમાંથી પેલા ફોટવા ગળતો હોય અને ખાતી વખતે ચાકડા આગળ બેસીને ખરૂટલો અને શાક ખાઈ લે, અને હોય જુદી બધા ફોટવા ગળ્યા હોય ને, હોજે પછી ભાગવા મળે ત્યારે આપણે એને વળીએ ને ગળ્યા શું કરવા? તે ભાગે આપણે અને ગળ્યા. એવું આખું જગત ગળે છે ને ભાંગે છે, ગળે છે ને ભાંગે છે, પોતે ગળે છે ને પોતે ભાંગી રહે છે. સમજાય ને? ગળ ભાંજ કર્યા શું કર્યા કરે? અને ભોંસગીડી હતા તમે જોયેલા છો ને બધા, પોતાની હારાને છોડીને વિવાહ કરાવવા માટે મમાનું ભાગ્ય હાલ, પેલો મમાનું ભાગ્ય હાલીને પોતાની હારાને છોડીને જાહેર એમને ભોંસગીડિયા કહેવાય. ભાંગે અને પછી ઘરે બધી કેટલી જાતના ક્વોલિટીના લોકો છે. કેટલા લોકો કહે છે ને સિનેમા વાળા નથી કહેતા કે ઇન્સાન બદલ ગયા છે. ઇન્સાન બદલ ગયા તો શું દેવ થઈ ગયા છે? ના, પશુ થઈ ગયા. પશુ થઈ ગયા ઉપર ફોટો માણસ નો પડે છે, પણ મારી પાછળતા ભરેલી છે. પાછળતા કોને કહેવાય? કે અણહક નું લઈ લેવાના ભાવ કરવા, અણહક નું પડાવી લેવાના વિચાર કરવા, અણહક નું જે અણહક નો જે ભાવ થયો, બધી પાછળતા. હકનું છે ભગવાને ના પણ ના થી પાડી, કારણ કે ન્યાય છે ને, જગત ન્યાય સ્વરૂપ છે. હકનું તમે લગ્ન માં કરે શાદી, ત્યાં જાનૈયા બધા એમ કે બધા સારું પરિણવ દેશે. ભણવાનું કે ના કે નિંદા કરે ના, બધા જાનમાં આવ્યા, લગ્નમાં આવ્યા. એટલે હકનું, હકનું તમારે. એટલે કુદરત, કુદરત હકની વસ્તુ બધી આપે છે, પણ એના દોન અણહકની છે એ ના. કેમ કરીને પડાવી લેવું? એક શેઠ મહાવીર ની પાસે બેસી રહેલા, બજારમાં મુંબઈ ઓળખી કાઢ્યા મેં. ચાલીસ વાર માં આટલું વધે છે કે આટલું એ કરીએ સર? ચારી વાર ના પૈસા તો આપું છું, અહીં ચારી વાર ના તારે લેવાની શરત છે. આ વચ્ચે શું કરે નફો ઊભું કર્યું? એટલે અમારે ઓછું આપે. હવે એ ભાવ કર્યો ત્યાંથી મારે કેવું પડે છે કે આ મહાવીરે આવું કહ્યું છે, આમ કરવાનું કહ્યું છે, આ તો તારી નર્ગતિ જવાની નિશાની છે. બધા